श्री मार्कंडेय पुराण अध्याय 7 जनक यमदूत संवाद भिन्न भिन्न पापों थी विभिन्न नरकों की प्राप्ति वर्णन। पुत्र सुमति कहे छे, पिताजी आना थी पूर्वे सातमा जन्म में हूँ एक वेश्याना कुल में उत्पन्न थयो हतो। ते समय सरोवर पर पानी पीवा जती गायों ने मैं त्यां जता रोकी दीधी थी। તે પાપકર્મના કર્મના ફળથી મને અત્યંત ભયંકર નરકમાં જવું પડ્યું, જે અગ્નિની જ્વાળાઓથી ઘોર દુઃખદાયી પ્રતીત થતું હતું। તેમાં લોઢાની હોય એવી ચાંચવાળા પક્ષીઓ ભરેલા હતા। ત્યાં પાપીઓના શરીરને ઘાણીમાં નાખવાના કારણે રક્તની ધારા વહેતી હતી। તેનો કીચડ જામી ગયો હતો અને કાપવામાં આવી રહેલા દુષ્ટકર્મીઓના નરકમાં પડવાથી ચારે બાજુ ઘોર હાહાકાર મચેલો હતો। તે નરકમાં પડીને મારા સૌથી થોડા અધિક વર્ષ વ્યતીત થઈ ગયા। હું મહાન તાપ અને પીડાથી સંતપ્ત રહેતો હતો। તૃષા અને બળતરા અત્યંત પીડા આપતી હતી। ત્યાર પછી એક દિવસ ઓચિંતા સુખદ ઠંડો પવન ચાલવા લાગ્યો। તે સમયે હું તપ્ત બાલુકા અને તપ્તકુંભ નામના નરકોની મધ્યમાં હતો। તે શીતળ વાયુના સંપર્કથી તે નરકોમાં પડેલા સર્વ જીવોની યાતના દૂર થઈ ગઈ। મને પણ તેટલો જ આનંદ થયો જેટલો સ્વર્ગના લોકોને થાય છે। આશી વાત થઈ ગઈ। આમ વિચારતા રહીને અમે બધા જીવોએ આનંદના અતિરેકના કારણે એકટસ નેત્રોથી ચારે બાજુ જોયું ત્યારે અમને એક બહુ જ શ્રેષ્ઠ નરરત્ન દેખાયા। તેમની સાથે વીજળી સમાન એક ભયંકર યમદૂત હતો, જે આગળ રહીને રસ્તો દેખાડી રહ્યો હતો અને કહેતો હતો, મહારાજ આ બાજુ આવો। સેંકડો યાતનાઓથી વ્યાપ્ત નરકને જોઈને તે પુરુષરત્નને બહુ દયા આવી। તેમણે યમદૂતને કહ્યું, આગંતુક પુરુષ બોલ્યા, યમદૂત કહો તો ખરા, મેં આવું ક્યું પાપ કર્યું છે જેના કારણે અનેક પ્રકારની યાતનાઓથી પૂર્ણ આ ભયંકર નરકમાં મારે આવવું પડ્યું? મારો જન્મ જનક વંશમાં થયો હતો। હું વિદેહ દેશમાં વિપશ્ચિત નામે રાજા હતો અને પ્રજાનું યોગ્ય રીતે પાલન કરતો હતો। મેં અનેક યજ્ઞો કર્યા, કર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું, ક્યારેય યુદ્ધમાં પીઠ દેખાડી નથી તથા અતિથિને કદી નિરાશ જવા દીધો નથી। પિતરો, દેવતાઓ, ઋષિઓ અને સેવકોને તેમનો ભાગ આપ્યા વિના કદી મેં ભોજન કર્યું નથી। પરાઈ સ્ત્રી અને પરાયા ધન વગેરેની અભિલાષા મારા મનમાં કદી થઈ નથી। જેમ ગાયો પાણી પીવાની ઈચ્છાથી સ્વયં સરોવર પર ચાલી જાય છે, તે જ પ્રમાણે પર્વના સમયે પિતર અને પુણ્યતિથિ આવે ત્યારે દેવતા સ્વયં પોતાનો ભાગ લેવા માટે મનુષ્યની પાસે આવે છે। જે ગૃહસ્થના ઘેરથી તેઓ નિશાસો નાખીને પાછા જાય છે, તેના ઈષ્ટ અને પૂર્તિ બંને પ્રકારના ધર્મ નષ્ટ થઈ જાય છે। પિતૃના પૂર્ણ નિશ્વાસથી 7 જન્મોના પુણ્ય નષ્ટ થઈ જાય છે અને દેવતાઓના નિશ્વાસ 3 જન્મોના પુણ્ય નષ્ટ કરી નાખે છે। એમાં સહેજ પણ સંદેહ નથી, તેથી હું દેવકર્મ અને પિતૃકર્મ માટે સદા સાવધાન રહેતો હતો। આવી સ્થિતિમાં મારે અત્યંત ઘોર નરકમાં કેમ આવવું પડ્યું? તે મહાત્માના આ પ્રમાણે પૂછવાથી યમરાજનો દૂત જોવામાં ભયંકર હોવા છતાં અમે સાંભળીએ પ્રમાણે વિનયપૂર્વક બોલ્યો। યમદૂતે કહ્યું, મહારાજ આપ જેવું કહો છો તે બધું બરાબર છે, તેમાં સંદેહ માટે સહેજ પણ સ્થાન નથી, પરંતુ આપના વડે એક નાનકડું પાપ પણ થયું છે, હું તેની યાદ કરાવું છું। વિદર્ભ રાજકુમારી પીવરી, જે આપની પત્ની હતી, એકવાર ઋતુમતી હતી, પરંતુ તે સમયે કઈ રાજકુમાર સુશોભનામાં આસક્ત હોવાના કારણે આપે તેના ઋતુકાળને સફળ ન કર્યો, તે તમારા સમાગમ સુખથી વંચિત રહી ગઈ। ઋતુકાળનું ઉલ્લંઘન કરવાના કારણે જ આપને આવા ભયંકર નરક સુધી આવવું પડ્યું છે। જે ધર્માત્મા પુરુષ કામમાં આસક્ત થઈને સ્ત્રીના ઋતુકાળનું ઉલ્લંઘન કરે છે, તે પિતૃના ઋણી હોવાથી પાપને પ્રાપ્ત થઈને નરકમાં પડે છે। રાજન, આટલો જ આપનો દોષ છે, બીજું કોઈ પાપ નથી, તેથી આવો હવે પુણ્ય લોકોનો ભોગ કરવો ચાલો। રાજા બોલ્યા, દેવદૂત તમે જ્યાં મને લઈ જશો ત્યાં આવીશ, પરંતુ આ સમયે મારે કંઈક પૂછવું છે તેનો તમારે યથાર્થ ઉત્તર આપવો જોઈએ. આ વજ્ર જેવી ચાંચવાળા કાગડા જે આ જીવોની આંખો કાઢી લે છે અને ફરી તેમને નવા નેત્રો પ્રાપ્ત થઈ જાય છે. આ લોકોએ કયું નિંદિત કર્મ કર્યું છે આનો મને જવાબ આપો. હું જોઈ રહ્યો છું કાગડા આમની જીભ ખેંચી કાઢે છે, પરંતુ ફરી નવી જીભ ઉત્પન્ન થઈ જાય છે. એ સિવાય આ બીજા લોકોને શા માટે કરવતથી ચીરવામાં આવે છે? કેટલાક જીવોને તપાવેલી રેતીમાં શેકવામાં આવે છે અને કેટલાકને ઉકળતા તેલમાં નાખી દે છે. લોઢા જેવી ચાંચવાળા પક્ષી જેમને તોડી તોડીને ખાઈ રહ્યા છે તે કેવા લોકો છે? તે બિચારા શરીરની નસ નાડીઓ કપાવવાથી પીડિત થઈને જોર જોરથી ચીસો પાડે છે. લોઢાની ચાંચના આઘાતથી એમના સંપૂર્ણ અંગોમાં ઘાવ થઈ ગયા છે, જેના કારણે એમને બહુ કષ્ટ થઈ રહ્યું છે. એમણે એવું ક્યું અનિષ્ટ કર્યું છે જેના કારણે તેમને રાત દિવસ સતાવવામાં આવી રહ્યા છે? આ તથા બીજા પણ જે પાપીઓની યાતનાઓ જોવામાં આવે છે તે કયા કર્મોનું પરિણામ છે? આ બધી વાત મને પૂરેપૂરી કહો. યમદૂતે કહ્યું, રાજન, મનુષ્યને પુણ્ય અને પાપ ક્રમશઃ ભોગવવા પડે છે. ભોગવવાથી જ પાપ અને પુણ્યનો ક્ષય થાય છે. લાખો જન્મોના સંચિત પુણ્ય અને પાપ મનુષ્યને માટે સુખ દુઃખના બીજ વાવે છે. જેમ બીજ પાણીની ઈચ્છા રાખે છે એ જ પ્રમાણે પુણ્ય અને પાપ દેશકાળ અન્ય અન્ય કર્મ અને કર્તાની અપેક્ષા કરે છે. જેમ રસ્તે ચાલતા કાંટા પર પગ પડી જવાથી તે પગમાં વાગવાથી થોડું દુઃખ થાય છે, તે જ પ્રમાણે કોઈ પણ દેશકાળમાં કરેલું થોડું પાપ થોડા દુઃખનું કારણ બને છે. પરંતુ તે જ પાપ જ્યારે વધારે માત્રામાં થઈ જાય છે ત્યારે પગમાં સૂળ અથવા લોખંડની ખીલી ઘૂસી જવા જેટલું વધારે દુઃખ થાય છે. માથાનો દુખાવો વગેરે અસહ્ય રોગોનું કારણ બને છે. જેમ અપથ્ય ભોજન અને ઠંડી ગરમીનું સેવન શ્રમ અને તાપ વગેરેનું કારણ હોય છે, તે જ પ્રમાણે ભિન્ન ભિન્ન પાપ પણ ફળ આપવામાં એકબીજાની અપેક્ષા રાખે છે. એ જ પ્રમાણે મોટા મોટા પાપ લાંબા સમય સુધી રહેનારા રોગ અને વિકારોને ઉત્પન્ન કરે છે. તેમનાથી જ શસ્ત્ર અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. તે જ અસહ્ય પીડા અને બંધન વગેરે ફળ પ્રદાન કરે છે. આ પ્રમાણે જીવ અનેક જન્મોના સંચિત પુણ્ય અને પાપોના ફળ સ્વરૂપ સુખ અને દુઃખ ભોગવતો રહીને આ લોકમાં સ્થિત રહે છે. રાજન, જેમ નરકમાં પડેલા જીવ પોતાના ઘોર મહાપાપ ભોગવે છે, તે જ પ્રમાણે તેઓ સ્વર્ગમાં દેવતાઓની સાથે રહીને ગંધર્વ સિદ્ધ અને અપ્સરાઓના સંગીત વગેરેના સુખ સાથે પુણ્યનો ભોગ કરે છે. દેવતા મનુષ્ય અને પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લઈ જીવ પોતાના પાપ પુણ્યના ફળ રૂપે સુખ દુઃખ ભોગવે છે. હે રાજન, આપ જે એવું પૂછી રહ્યા છો કે ક્યાં ક્યાં પાપોથી પાપીઓને કઈ કઈ યાતનાઓ ભોગવવી પડે છે, તે બધું હું આપને બતાવી રહ્યો છું. જે મનુષ્ય કામના અને લોભને વશ થઈને દૂષિત દ્રષ્ટિ અને કલુષિત ચિત્તથી પરાઈ સ્ત્રી અને પરાયા ધન પર દ્રષ્ટિ કરે છે, તેમની બંને આંખો આ વ્રજની આ ચાંચવાળા પક્ષી કાઢી લે છે અને ફરી ફરી તેમના નવા નેત્રો ઉત્પન્ન થઈ જાય છે. આ પાપી મનુષ્ય જેટલા નિમેષ સુધી પાપપૂર્ણ દ્રષ્ટિપાત કર્યો છે તેટલા હજાર વર્ષો સુધી એ નેત્રોની પીડા ભોગવે છે. જે લોકોએ અસત શાસ્ત્રોનો ઉપયોગ કર્યો છે તથા કોઈને ખોટી સલાહ આપી છે, જેમણે શાસ્ત્રનો વિપરીત અર્થ કર્યો છે, મુખથી અસત્ય વાણી બોલ્યા છે તથા વેદ દેવતા બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરી છે, તેમની જીવાને વજ્રતુલ્ય ચાંચવાળા ભયંકર પક્ષી ઉખાડે છે અને તે જીવા નવી નવી ઉત્પન્ન થતી રહે છે. જેટલા નિમેષ સુધી તેમના દ્વારા જીભથી પાપ થાય છે તેટલા વર્ષો સુધી તેમને આ કષ્ટ ભોગવવું પડે છે. જે નરાધમ બે મિત્રોમાં અણબનાવ ઊભો કરે છે, પિતા પુત્રમાં, સ્વજનોમાં, યજમાન અને પુરોહિતમાં, માતા અને પુત્રમાં, સાથીઓમાં તથા પતિ પત્નીમાં વેર કરાવે છે, તેમને જ અહીં કરવતથી ચીરવામાં આવે છે. આપ તેમની દુર્ગતિ જુઓ. જેઓ બીજાને બીવડાવે, તેમની પ્રસન્નતામાં વિઘ્ન નાખે, પંખો, ચંદન અથવા સુખ સગવડના સાધનોની ચોરી કરે છે અથવા નિર્દોષ વ્યક્તિને પણ પ્રાણાંત સુધી કષ્ટ આપે, તે જ આ અધમ પાપી છે જે તપાવેલી રેતીમાં કષ્ટ ભોગવે છે. જે બ્રાહ્મણ કોઈ દેવકાર્ય અથવા પિતૃકાર્યમાં બીજા દ્વારા નિમંત્રિત થઈને પણ અન્ય કોઈને ત્યાં શ્રાદ્ધ ભોજન કરી લે છે, તે જ્યારે અહીં આવે ત્યારે આ પક્ષી તેના બે ટુકડા કરી નાખે છે. જે પોતાની અનુચિત વાતોથી સાધુ પુરુષોના મર્મ પર આઘાત પહોંચાડે છે તેને આ પક્ષી અત્યંત પીડિત કરે છે. જેઓ જૂઠી વાતો કહીને અને વિપરીત ધારણા બનાવીને કોઈની ચુગલી કરે છે તેમની જીભને કાપી નાખવામાં આવે છે. જેમણે ઉદંડતાવશ માતા પિતા અને ગુરુજનોનો અનાદર કર્યો છે તેઓને જ આ લોહી પરુ વિષ્ઠા મૂત્રથી ભરેલા ખાડામાં ઊંધા મસ્તકે ડૂબાડવામાં આવે છે. જે લોકો દેવતા, અતિથિ, અન્ય પ્રાણી, સેવકો, અભ્યાગતો, પિતરો, અગ્નિ તથા પક્ષીઓને અન્નનો ભોગ આપ્યા વિના સ્વયં ભોજન કરી લે છે તેઓ જ અહીં અનિષ્ટ એટલે દુર્ગંધયુક્ત પદાર્થો જ ચાટીને સમય પસાર કરે છે. તેમનું શરીર તો પહાડ જેવું વિશાળ હોય છે પરંતુ મુખ સોયના નાકા જેટલું હોય છે. જો અહીં તેવા લોકો છે જે લોકો બ્રાહ્મણ તથા કોઈ અન્ય વર્ણના મનુષ્યોને એક પંક્તિમાં બેસાડીને ભોજનમાં ભેદ કરે છે તેમને અહીં વિષ્ઠા ખાઈને રહેવું પડે છે. જે લોકો એક સમુદાયમાં સાથે સાથે આવેલા અર્થાથી લોકોને નિર્ધન જાણીને છોડી દે છે અને એકલા ભોજન કરે છે તેઓ જ અહીં અનિષ્ટ પદાર્થનું ભોજન કરે છે. રાજન, જે લોકોએ એઠા હાથે ગાય, બ્રાહ્મણ કે અગ્નિનો સ્પર્શ કર્યો છે તેમનામાંના લોકો અહીં મોજૂદ છે જે ગરમ લોઢાના ખભા પર હાથ મૂકીને તેને ચાટી રહ્યા છે. જેમણે એઠા મુખે સૂર્ય, ચંદ્રમા અથવા તારાઓ પર દૃષ્ટિપાત કર્યો તેમની આંખોમાં અગ્નિ મૂકીને યમરાજના દૂતો તેમને મારે છે. ગાય, અગ્નિ, માતા, બ્રાહ્મણ, જ્યેષ્ઠ, ભ્રાતા, પિતા, બહેન, કુટુંબની સ્ત્રી, ગુરુ તથા વડીલ વૃદ્ધોને જે પગથી સ્પર્શ કરે છે તેમના બંને પગ તપાવેલી લોઢાની બેડીઓથી જકડી દેવામાં આવે છે અને તેમને અંગારાના ઢગલા પર ઊભા કરી દેવામાં આવે છે. તેમાં તેના પગથી ઘૂંટણ સુધીનો ભાગ બળતો રહે છે. જે નરાધમ પોતાના કાનોથી ગુરુ, દેવતા, દ્વિજ અને વેદોની નિંદા સાંભળે છે અને તે સાંભળીને પ્રસન્ન થાય છે તે પાપીઓના કાનોમાં આ યમદૂતો અગ્નિના તપાવેલા લોઢાના ખીલા ઠોકી દે છે. વિલાપ કરવાથી પણ તેમનો છુટકારો મળતો નથી. જે લોકો ક્રોધ અને લોભને વશ થઈને તળાવ, દેવ મંદિર, બ્રાહ્મણના ઘર તથા દેવાલયની સંપત્તિઓને નુકસાન કરે છે કે નષ્ટ કરાવી દે છે તેમને નરકમાં ગયા પછી અતિ કઠોર સ્વભાવના યમદૂત ધારદાર શસ્ત્રોથી તેમની ચામડી ઉખાડી લે છે. તેમની ચીસો અને બૂમો પાડવા છતાં પણ તેઓ દયા નથી ખાતા. જે મનુષ્ય ગાય, બ્રાહ્મણ અને સૂર્ય તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરે છે તેમના આંતરડા કાગડાઓ ગુદામારથી ખેંચી કાઢે છે. જો કોઈ એકને કન્યા આપવાનું કહીને પછી બીજા સાથે લગ્ન કરી દે છે તેના શરીરમાં અનેક ઘાવ કરીને ખારા પાણીની નદીમાં વહાવી દેવામાં આવે છે. જે મનુષ્ય દુકાળ અથવા સંકટકાળમાં પોતાના પુત્ર, સેવક, પત્ની વગેરે તથા બંધુઓનો ત્યાગ કરે છે અને માત્ર પોતાનું પેટ ભરવામાં લાગ્યો રહે છે તે પણ જ્યારે આ લોકમાં આવે છે ત્યારે યમદૂતો ભૂખ લાગે ત્યારે તેના મુખમાં તેના જ શરીરનું માંસ કાપીને નાખે છે અને એ જ તેને ખાવું પડે છે. જે પોતાના શરણમાં આવેલા અને પોતાની આપેલી વૃત્તિથી જીવિકા ચલાવનારા મનુષ્યોનો લોભવશ ત્યાગ કરે છે તેને પણ યમદૂતો દ્વારા એ જ પ્રમાણે ઘાણીમાં નાખીને પીલવામાં આવે છે. જે મનુષ્ય પોતાના જીવનભરના કરેલા પુણ્યોને ધન માટે વેચી દે છે તેમને પણ આ પાપીઓની જેમ ચક્કીઓમાં નાખીને પીસવામાં આવે છે. કોઈની મિલકત પડાવી લેનારના બધા અંગો દોરડાથી બાંધી દેવામાં આવે છે અને તેમને રાત દિવસ હિંસક જીવજંતુઓ કોતરી ખાય છે. જે પાપી દિવસના સમયમાં મૈથુન કરે છે અને પરાઈ સ્ત્રીને ભોગવે છે તેઓ અહીં ભૂખથી દુર્બળ રહે છે. તૃષાની પીડાથી તેમના મુખ સુકાઈ જાય છે. આ જુઓ, સામે લોઢાના તીક્ષ્ણ કાંટાથી ભરેલું શેમળનું વૃક્ષ છે. તેની ઉપર ચડાવેલા પાપીઓના સંપૂર્ણ અંગો વિદીર્ણ થઈ ગયા છે અને અત્યંત વહી રહેલા લોહીથી તે લથપથ થઈ રહ્યા છે. નરશ્રેષ્ઠ, આ બાજુ જુઓ, આ પરાય સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરનારા લોકો છે. તેમને યમદૂતો ઓગાળી રહ્યા છે. જે શિષ્ય ગુરુની સામે ઊંચા આસન પર બેસીને અધ્યયન કરે છે તે એ જ પ્રમાણે પોતાના મસ્તક પર શિલાઓનો ભારે બોજ ઉઠાવીને દુઃખી થાય છે. યમલોકના માર્ગમાં તે અત્યંત પીડિત અને ભૂખથી દુર્બળ રહે છે અને તેનું મસ્તક દિવસ રાત ભાર ઉઠાવવાની પીડાથી વ્યથિત રહે છે. જેમણે પાણીમાં મળમૂત્ર થૂક વગેરેનો ત્યાગ કર્યો છે તે જ લોકોને અહીં મળમૂત્રથી ભરેલા દુર્ગંધયુક્ત નરકમાં નાખવામાં આવે છે. આ લોકો જે ભૂખ્યા હોવાથી એકબીજાનું માંસ ખાઈ રહ્યા છે, એમણે પૂર્વકાળમાં અતિથિઓને આપ્યા વિના ભોજન કર્યું છે. જે લોકોએ અગ્નિહોત્રી હોવા છતાં પણ વેદો અને વૈદિક અગ્નિઓનો પરિત્યાગ કર્યો છે તેમને જ અહીં પર્વતોના શિખર પરથી વારંવાર નીચે ફેંકી દેવામાં આવે છે. અપવિદાસ્તુ યેર્વદા વહય વહનય સ્વાહિતાગ્નિભિ ત ઇમે શૈલ શૃંગા ગ્રાત પાત્યને અદ્ય પુનઃ પુનઃ. અધ્યાય 14:81 શ્લોક. જે લોકો બીજી વાર લગ્ન કરનારી સ્ત્રીના પતિ થઈને જીવન પસાર કરે છે તે જ અહીં કીડા થાય છે, જેમને કીડા મકોડા ખાઈ રહ્યા છે. પતિત્વનું આપેલું દાન લેવું, તેમના યજ્ઞ કરાવવા તથા તેમની સેવામાં રહેવાથી મનુષ્ય પથ્થરની અંદર કીડો થઈને સદા નિવાસ કરે છે. જે કુટુંબના લોકો મિત્રો તથા અતિથિની સામે એકલો જ માલ પાણી ઝાપટે છે અને અહીં ધગધગતા અંગારા ખાવા પડે છે. રાજન, આ પાપીએ લોકોની પીઠનું માંસ ખાધું છે. પીઠ પાછળ બધાની નિંદા કરે છે તેથી ભયંકર વરુઓ દરરોજ એમનું માંસ ખાઈ રહ્યા છે. વૃક્રે ભર્ય કંકરેહી પુષ્ટમ નિત્યમ શ્યોપભુજ્યતે પુષ્ટમાસમ નૃપે તેન યતો લોકસ્ય ભક્ષિતમ. અધ્યાય 14:85 શ્લોક. આ નીચ પુરુષે ઉપકાર કરનારા લોકો સાથે કૃતજ્ઞતા કરી છે તેથી તે ભૂખથી વ્યાકુળ તથા આંધળો બહેરો અને મૂંગો થઈને ભટકી રહ્યો છે. આ ખોટી બુદ્ધિના કૃતજ્ઞ પોતાના મિત્રોની બુરાઈ કરી છે તેથી તે તપ્તકુંભ નરકમાં પડી રહ્યો છે. એના પછી તેને ચક્કીઓમાં પીસવામાં આવશે, પછી તપેલી રેતીમાં શેકવામાં આવશે અને ત્યાર પછી ઘાણીમાં પીલવામાં આવશે. ત્યાર પછી અસિપત્ર વનમાં યાતના આપવામાં આવશે. ત્યાર પછી કાલસૂત્રથી કાપવામાં આવશે. ત્યાર પછી પણ અનેક યાતનાઓ એણે ભોગવવી પડશે, છતાં પણ મિત્રોની સાથે કરેલા પાપથી એનો ઉદ્ધાર કઈ રીતે થશે એ હું પણ જાણતો નથી. જે બ્રાહ્મણ એકબીજા સાથે મળીને શ્રાદ્ધ અન્ન ભોજનમાં જ આસક્ત રહે છે તેમને દુષ્ટ સર્પોના અંગોમાંથી નીકળેલું ફીણ પીવું પડે છે. સોનાની ચોરી કરનારા, બ્રહ્મહત્યારા, શરાબી તથા ગુરુપત્નીગામી આ ચારે પ્રકારના મહાપાપી નીચે અને ઉપર ધબકતા અગ્નિની વચ્ચે નાખીને બાળવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમણે અનેક હજાર વર્ષો સુધી રહેવું પડે છે. ત્યાર પછી તે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે તથા ત્યાં કોઢ તથા યક્ષમા વગેરે રોગોથી યુક્ત રહે છે. તેઓ મૃત્યુ બાદ ફરી નરકોમાં જાય છે અને ફરી નરકમાંથી એ જ પ્રમાણે પાછા આવીને રોગી બનીને જન્મ ધારણ કરે છે. આ પ્રમાણે કલ્પના અંત સુધી તેમના આવાગમનનું આ ચક્કર ચાલતું રહે છે. ગાયની હત્યા કરનાર મનુષ્ય 3 જન્મો સુધી નીચથી નીચ નરકોમાં પડે છે. અન્ય બધા ઉપપાતકોનું ફળ પણ આવું જ હોય છે. નરકમાંથી નીકળેલા પાપી જીવ જે જે યોનિમાં જન્મ લે છે તે બધું હું બતાવી રહ્યો છું, આપ ધ્યાનથી સાંભળો. અધ્યાય 7 સમાપ્ત. અનુક્રમણ પ્રમાણે અધ્યાય 7 છે એટલે અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.